મિત્રો, ઘણીવાર આપણે કોઈ કામ શરૂ કરીએ છીએ પણ થોડા સમય પછી જો પરિણામ ન મળે તો હિંમત હારી જઈએ છીએ. પરંતુ યાદ રાખીએ, સફળતા એક જ દિવસે મળતી નથી. સફળતા તો સતત પ્રયત્નોનું પરિણામ છે. એક બીજ જમીનમાં વાવીએ ત્યારે તે તરત જ વૃક્ષ નથી બનતું. પહેલાં એ જમીનમાં જળ પકડી લે છે, પછી ધીમે ધીમે અંકુર ફૂટે છે અને વર્ષો પછી એક મજબૂત વૃક્ષ બને છે. એ જ રીતે આપણા પ્રયત્નો પણ શરૂઆતમાં દેખાતા નથી, પરંતુ સતત મહેનત એક દિવસ મોટું પરિણામ આપે છે. ઇતિહાસમાં ઘણા મહાન લોકો છે જેઓ શરૂઆતમાં અનેક વખત નિષ્ફળ ગયા હોય પણ તેમણે પ્રયત્ન છોડ્યા નહીં. એમની સતત મહેનતે જ એમને સફળ બનાવ્યા. એટલે જ મિત્રો, જો આજે પરિણામ ન મળે તો નિરાશ ન થવું. દરરોજ થોડું થોડું આગળ વધતા રહેવું, કારણ કે સતત પ્રયત્ન એ જ સફળતાની ચાવી છે. સો કીપ ટ્રાઇંગ, કીપ ગ્રોઈંગ, સક્સેસ will surely follow you.